श्री पद्म पुराण उत्तरखंड अध्याय 66 श्रीमद भगवद गीता ना पांचमा अध्याय नु महात्मय श्री भगवान कहे छे, हे देवी, हवे दरेक लोको द्वारा सम्मानित पांचमा अध्याय नु महात्मय संक्षेप मा कहु छु। सावधान थई ने सांभळो। मद्र देश मा पुरुकुत्सर नाम एक नगर छे, તેમાં પિંગલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તે વેદપાઠી બ્રાહ્મણોના વિખ્યાત વંશ, જે સર્વથા નિષ્કલંક હતો, એમાં ઉત્પન્ન થયો હતો। પરંતુ પોતાના કુળને માટે ઉચિત વેદ શાસ્ત્રોના સ્વાધ્યાયને છોડીને ઢોલ વગેરે વગાડતા રહીને તેણે નાચગાનમાં મન લગાવ્યું। ગીત નૃત્ય અને વાજા વગાડવાની કળામાં પરિશ્રમ કરીને પિંગલે બહુ ખ્યાતિ મેળવી લીધી અને તેનાથી તેનો રાજભવનમાં પણ પ્રવેશ થઈ ગયો। હવે તે રાજાની સાથે રહેવા લાગ્યો અને પરાઈ સ્ત્રીઓને બોલાવીને તેમનો ઉપભોગ કરવા લાગ્યો। સ્ત્રીઓ સિવાય બીજે ક્યાંય તેનું મન લાગતું ન હતું। ધીરે ધીરે અભિમાન વધી જવાથી ઉદંડ થઈને તે એકાંતમાં રાજાને બીજાના દોષ કહેવા લાગ્યો। પિંગલની એક સ્ત્રી હતી, તેનું નામ અરુણા હતું। તે નીચ કુળમાં ઉત્પન્ન થઈ હતી અને કામી પુરુષની સાથે વિહાર કરવાની ઈચ્છાથી સદા તેમની શોધમાં ઘૂમ્યા કરતી હતી। તેણે પતિને પોતાના માર્ગનો કાંટો સમજીને એક દિવસ રાત્રે પોતાના ઘરમાં જ તેનું માથું કાપીને મારી નાખ્યો અને તેની લાશને જમીનમાં દાટી દીધી। આ પ્રમાણે મૃત્યુ થતા તે યમલોકમાં ગયો અને ભીષણ નરકોનો ભોગ કરીને નિર્જન વનમાં ગીધ થયો। અરુણા પણ ભગંદરના રોગથી પોતાના સુંદર શરીરનો ત્યાગ કરીને ઘોર નરક ભોગવ્યા પછી તે જ વનમાં પોપટની માદા થઈ। એક દિવસ તે ચણવાની ઈચ્છાથી આમ તેમ કૂદી રહી હતી। તે દરમિયાન તે ગીધે પૂર્વજન્મના વેરનું સ્મરણ કરીને તેને પોતાના તીક્ષ્ણ નખથી ચીરી નાખી। સુકી ઘાયલ થઈને પાણીથી ભરેલી મનુષ્યની ખોપડીમાં પડી। ગીધ ફરી તેની તરફ ઝપટ્યો, એટલામાં એક શિકારીએ તેને પણ બાણોનો શિકાર બનાવ્યો। તેની પૂર્વજન્મની પત્ની સુકી તે ખોપડીના જલમાં ડૂબીને મરી ગઈ હતી। પછી તે ગીધ પક્ષી પણ તેમાં જ પડીને મરી ગયો। ત્યારે યમરાજાના દૂતો તે બંનેને યમપુરીમાં લઈ ગયા। ત્યાં પોતાના પૂર્વના પાપોને યાદ કરીને બંને ભયભીત થઈ રહ્યા હતા। ત્યાર પછી યમરાજે તેમના ધૃણિત કૃત્યો પર દ્રષ્ટિપાત કર્યો। ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે મૃત્યુના સમયે અકસ્માત ખોપડીના જળમાં સ્નાન કરવાથી આ બંનેના પાપ નષ્ટ થઈ ચૂક્યા છે। હવે તેમણે તે બંનેને મનવાંછિત લોકમાં જવાની આજ્ઞા આપી। આ સાંભળીને પોતાના પાપને યાદ કરીને તે બંને ભારે આશ્ચર્યમાં પડ્યા અને પાસે જઈને ધર્મરાજના ચરણોમાં પ્રણામ કરીને પૂછવા લાગ્યા, હે ભગવાન, અમે બંને પૂર્વજન્મમાં અતિ ઘૃણિત પાપો કર્યા છે, પછી અમને મનોવાંછિત લોકમાં મોકલવાનું કયું કારણ છે, જણાવો। યમરાજે કહ્યું, ગંગા કિનારે વટ નામના એક ઉત્તમ બ્રહ્મજ્ઞાની રહેતા હતા। તેઓ એકાંત સેવી, મમતા રહિત, શાંત, વિરક્ત અને અદ્રેષ્ટા હતા। તેમનો દરરોજ ગીતાના પાંચમા અધ્યાયનો પાઠ કરવાનો નિયમ હતો। પાંચમા અધ્યાયનું શ્રવણ કરી લીધા પછી મહાપાપી પુરુષ પણ સનાતન બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે। એ પુણ્યના પ્રભાવથી શુદ્ધ ચિત્ત થઈને તેમણે પોતાના શરીરનો પરિત્યાગ કર્યો હતો। ગીતાના પાઠથી જેમનું શરીર નિર્મળ થઈ ચૂક્યું હતું, તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યા હતા, તે જ મહાત્માની ખોપડીના જળનો સંયોગ થતા તમે બંને પવિત્ર થઈ ગયા। તેથી હવે તમે બંને મનોવાંછિત લોકમાં જાઓ, કારણ કે ગીતાના પાંચમા અધ્યાયના મહાત્મયથી તમે બંને શુદ્ધ થઈ ગયા છો। શ્રી ભગવાન કહે છે, સર્વના પ્રત્યે સમભાવ રાખનારા ધર્મરાજ દ્વારા પ્રમાણે સમજાવવાથી બંને બહુ પ્રસન્ન થયા અને વિમાન પર બેસીને વૈકુંઠ ધામમાં ચાલ્યા ગયા। અધ્યાય 66 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।